લોકોની પ્રોત કરે ને કોઈ પણ જાતનો સાથ, પણ છોકરા જોડે ત્યારે પોતાના છોકરા હિતના માટે કરે, એટલે પુણ્ય વધે. તમારે છોકરા હિત માટે વર્તા હતા, હિત માટે. બીજું કઈ પ્રગટ થાય છે એ કઈ કઈ જગ્યા થી વધારે પ્રગટ થાય? આંખો માંથી થાય છે કે આશ્ચર્ય માં થાય છે? આજે આનંદ છે, આત્મા નો આનંદ છે, એ કઈ જગ્યા થી વધારે પ્રગટ થાય છે? આંખો માંથી થાય છે કે બીજા કયા ભાગ માંથી પ્રગટ વધારે થાય છે આનંદ? આત્મા નો આનંદ કઈ જગ્યા થી વધારે પ્રગટ થાય છે? ડિમાર્કેશન કેટલી, એ લાઈન ઓફ ડિમાર્કેશન ક્યાં સુધી ની છે? છોકરાઓને મા બાપ જે કઈ પણ બોલે છે અથવા વડે છે તેની લાઈન ઓફ ડિમાર્કેશન તો હશે ને? મા બાપ જે છોકરા ના હિત માટે બોલે છે તો હિત ની એની લાઈન ઓફ ડિમાર્કેશન ક્યાં સુધી? બધી મર્યાદા હોય, દરેક મર્યાદા હોય. કારણ કે છોકરા ની વિરુદ્ધ દિશામાં જાય તો લાઈન ઓફ ડિમાર્કેશન ચૂકે, એ વસ્તુ બધા પાપ બંધાય. એટલે છોકરાઓ એની વિરુદ્ધ દિશામાં જાય તો પોતે લાઈન મર્યાદા ની બહાર જતા રહે કેવાય ને, હિત ની બહાર જતા રહે કેવાય ને. જો એના પ્રમાણે છોકરો ના ચાલે પછી બંધ કરવું જોઈએ. ભલે છોકરા ની ભૂલ હોય તો આપડે બંધ કરી દઈએ. તો હું તો આપડે બોલાવી મૌન રહેવું શું છે? આપડે શું લેવા દેવા વગર કો હમણાં જેને ગયા અવતારે જેનું મોડું જોવાનું હતું મસ્તો, એ અવતાર માં અત્યારે ખોરા લઈ તું ક્યાં ખરે છે? મોડું જોવાનું તો મસ્તો ત્યાં હવે એને શું ખબર પડે? જેટલો તિરસ્કાર એ તો એનો ઉત્પન્ન ઉત્પન્ન થાય બધો નિયમ થી. જેટલો તિરસ્કાર એટલો એટલો ત્યાં ઉત્પન્ન થાય. શું કેટલી વખત આનંદ નો અતિરેક થઈ જાય છે? આનંદ નો અતિરેક તો આંખ માંથી જે જળ વહે છે એટલે ઘણી વખત આવું થાય છે. આંખ માંથી અમી જરે વિતરાકતા દેખાય સર, અમી જરે ઘણી વખત દાદા એવો અનુભવ થાય છે. ઘણી વખત એવો અનુભવ થાય છે. એમને એમ કીધું કે જે આત્મા નો આનંદ છે એનો અતિરેક, હવે આત્મા ના આનંદ નો અતિરેક થાય ખરો? આત્મા ના આનંદ નો અતિરેક થાય ખરો? એનો અતિરેક હતો કુલદીપક પૂછે છે કે આપે સત્સંગમાં આપે કીધેલું સત્સંગમાં કે વિત્ત દ્વેષ એ ઇફેક્ટ છે અને વિતરાગ એ કોઝ છે, તો આપ શું કહેવા માંગો છો એની ઉપરથી? એની ઉપરથી શું કહેવા માંગો છો? વિતરાગ દ્વેષ એ ઇફેક્ટ છે અને વિતરાગ એ કોઝ છે, તો શું કહેવા માંગો છો? નથી ગમતું એના માટે જીવતો નથી માર. ગમતા હારું દિવસ ના ગમતા હારું દિવસ? ગમતા હારું એ રાગ છે અને ના ગમતું તો એને પરિણામ આવે છે. એ સમજાય એવી વાત છે? ના ગમતું એ પરિણામ છે. ગમતા હારું જીવ માત્ર જીવે છે, ત્યારે હારું ગમતા હારું પોતાનું ગમે એના હાર જીએ રહ્યા છે. ગમતો હોય તો રાગ કર્યા કરે નહી, અને ના ગમતું હોય ત્યાં ફેસ કરે. ના ગમતું તે આવી પડે છે, એ ફેક્ટ હોય, કોજિત તરીકે ના હોય. ના ગમતું ઉભું ના કરે, શું ના કરે? ના ગમતું ઉભું ના કરે. વાત સમજાય તું કે લાવી જાય. એટલે રાગ માં જ કોસ પડે, રાગ ની અંદર જ કોસ પડે. કોસ જ રાગ ની જ છે, એમાં દ્વેષ તો એનું પરિણામ આવે, ઇફેક્ટ આવે. રાગ માંથી પછી દ્વેષ ઉભો થાય. તમે આજે આપડે સત્સંગ માં વાત કરી આ જ્ઞાન ની વિધિ ફેરી, કે સતયુગ માં રાગ ને આધારે બંધાયેલા અને કલયુગ માં દ્વેષ ને આધારે બંધાયેલા, લોકોને ઊંધું કરવું એ જ એમનો ધર્મ થઈ પડ્યો. શું થયું? સારું કરવાની ભાવના જ ક્યાં છે? પેલા સારું કરવું, ઊંધું નહીં કરવું એ ધર્મ હતો. તો દાદા કોઝ આવે નહી, તો આ દ્વેષ એ કોઝ ના કહેવાય? આ વિચાર દ્વેષ એ કોઝ ના કહેવાય? આ દ્વેષ ના આધારે પહેલો છે બધું. શું છે? વિચાર દ્વેષ તોય ગમતું કરે. મારું શું કહેવાય? જય ગમતું કરે એ બધું રાગ કહેવાય. એ દ્વેષ કહેવાય? પણ ઉદય માં તો ગમતું આવતું નથી દાદા. ગમતું કરે છે ખરો, પણ જયારે એની ઇફેક્ટ આવે છે ત્યારે ગમતું નથી હોતું. તો પછી કેવી રીતે કહેવાય? ઇફેક્ટ આવે, કોઝિસ મારે ગમતું કરે. બરાબર. એટલે જયારે ઇફેક્ટ આવે ત્યારે એનું જ્ઞાન નવું હોય અને ઇફેક્ટ જૂની હોય એટલે ગમતું નથી. ઇફેક્ટ ગમે જ નહીં ને હંમેશા. કોક ને ધોલ મારે એને ગમે છે, આ બધા ધક્કા મારે છે એ ગમે છે. પણ એને આપડે કહ્યું કે તને કાઢી વેલો તો તાકે કમાન સરકી જાય. તને ખ્યાલ આવ્યો કે આ હું ખોટું કરી રહ્યો, એ ભાન થયું. તને હશે ભાઈ ગમતું કરે, એને ગમે થયું કાઢી વેલો છે. બેસો કે એમ કીધું. ત્યાં છે તે ડાકોર ખોકડે પકડી મારવા ફરી વાર હતો ને. નોકર શીખી જાય, નોકર રાખ્યો શીખી જાય. નોકર જાતે એજન્ટ ના માને. હું દાદા નો એજન્ટ થયું. આ તો એજન્ટ થયું, ચીફ એજન્ટ. તમારે કાઢી મૂકવા હોય તો વાંધો નથી, પણ કહેવાની રીત બદલજો. કાઢી મૂકવા એનો વાંધો નહીં. તમારે કાઢી મૂકવા એનો વાંધો નહીં, પણ રીત બદલજો કે કહેવાની. કાઢી મૂકવા નહીં આમ. એ દસ ગાડીઓ દાદા ને આમ કરો, બાર બેસો સાવ ફરિયાદ. અહંકાર દુભાય ને, કોઈને આવી રીતે કહે તો અહંકાર દુભાય ને. મેં કહ્યું તને કે તો સાચું કહ્યું. હા તો દાદા કમાન્ડ માં રહેવાની જગ્યા છે. કમાન્ડ છે કે છે સાચું કે છે? જે છે સાચું કે છે ને, જે છે એ સાચું કે છે ને. એટલો ગુણ ને લઈ રાખ્યો છે, બધું જ સાચું બોલે. કશું એના વડવાના હશે એ તદ્દન સાચું કહે. એટલે એ ગુણ ને લઈને દવા દીધું છે. એ ગુણ આ બધા ફરી જાય બધા. એ વડવાનું હોય તો એ તદ્દન હાથ કે છે. તદ્દન દાદા કેટલા મોક્ષ આપે છે? દાદા ને બગાડો. ઓકે બહુ સરસ વાત. દાદા ને એક મિનિટ કોઈ બગાવી નહીં. અરે અમે તો એ અક્ષર ના બોલીએ, પણ પાછું એ કહે છે મને કહેજો ને, હું સુધી છીએ કે પાછો એ કહે કહેજો મને. જય સચિદાન. દાદા આવું સાંભળીએ તો અમારા જે ઇમ્પ્યોર માણસ હોય, ઇમ્પ્યોર હોય એ પ્યોર થવા મારે એવું કુલદીપક કે છે, પ્યોર થવાનું મન થાય આવી વાતો સાંભળીએ તો પ્યોર થવાનું મન થાય. હા એટલા માટે આ વાતો કરીએ ને. હું તો બધા ઓકો ને નથી રાખતા એમ નહી કેવાનું, પણ જે રાખો છો તેથી વિશેષ ધ્યાન રાખો. જગત પ્રેમ નો સાથ રાખ્યો ને ત્યારે એને આપડે એટલું જ ટોળું પ્રેમ વાળું ઉભું થયું ને કેવું બધું. છવ્વીસ નવ ત્યાસી મહાત્મા શ્રી કનુભાઈ શાહ ને અમદાવાદ સવારે. એ શું થયું એ કઉ છું કે છે ખબર ના પડે કે આ અનુભવ છે કે નથી અનુભવ, પણ તમારે ભાઈ એની મેરે સુધાર તો આવે છે, વિચાર આવે એની મેરે આવે. હા વિચાર તો એની મેરે આવે છે. પહેલા છે તે શું નામ છે ભાઈનું? ડીએમ ભટ્ટ, બળવંતરાય ભટ્ટ. બળવંતરાય, બળવંતરાય બરાબર. એવું બળવંતરાય છું એ આપણા લક્ષ્મ હતું, હવે હું સુધાર પ્રત્યે લક્ષ્મ આવી ગયું કે અનુભવ લક્ષ્મ પ્રતિથિ પ્રતિથિ નિરંતર પ્રતિથિ ક્યારે થાય? પ્રતિથિ થયું છે ને ધ્યાન પાછું આજે શરૂ કરે રાખ્યું. ચિંતા નહી થાય, ઉપાધી નથી કરતું, ચિંતા કરવા જગ્યાએ ચિંતા થાય ના થાય તો કેવો અનુભવ કેવો? ચિંતા તો કોઈ છે જ નહીં. હર્નિયા ને ટ્રબલ છે એટલે દુખ્યા કરે છે. હર્નિયા છે તમારે સાથે હું ભગવાન નું ભજન જ કરું છું, બીજું કઈ કરતો નથી. મારો પ્રોફેશનલ ધંધો પણ એ છે. ધંધો પૂજા ભણાવવાનું જ કામ કરે છે. ભગવાન અંતર થી જે લાગ્યા કરે છે, અત્યાર સુધી કોઈ દુઃખ નથી, દુઃખ માનતો નથી, બસ આનંદ છે દરેક હાલતમાં. આવા એટલું કોઈ યોગી ભોગી કોઈ જ્ઞાની પુરુષ ના આશીર્વાદ મળી જાય, કઈક વધુ સૂજે, બરાબર આવી સાહેબ. પણ એ કહેવાય કે આટલું જ્યાં રહ્યું ત્યારે બંધ થાય તારે. સાચી વાત, આપની વાત બિલકુલ સાચી, સાચી વાત છે આપની, સાચી વાત છે. એ બે બંધ થાય ત્યારે ભગવાન ની પૂજા બની, બે બધી એક બંધ થઈ જાય, બે બંધ થઈ ગયા છે અત્યારે. તો એમ એટલી બધી ખાતરી નહીં કહી શકું, પણ એટલું બંને બંધ જ છે. બંને બંધ જ છે એટલી બધી ખાતરી નહીં, પણ બંને બંધ જ છે. એમ તો બહુ સથેવી વાત છે. આખી રાત ઉગે નહી, એ પણ શક્ય છે. હે એ પણ શક્ય છે. કોઈ ઘર ભોળે ફોન કરે તો કશું થાય નઈ, તારે આપડે છોડ ઘરથી એક સાઈડ થઈ ગયું કેવાય. બરાબર, વિતરાગ વિજ્ઞાન ત્યારે કેવાય છે કે ઘર ભોળે ધોલ મારે જેલ માં ગાળ દે તો અસર ના થાય, તો વિતરાગ વિજ્ઞાન પહોંચે કે એટલી કક્ષાએ પહોંચવા માટે જે શક્ય અંદર વિચારણા દ્વારા આચરણા દ્વારા જે કઈ થઈ શકે એ ચાલુ જ છે. મોટા ભાગને ખાવા પીવાની થોડીક સંસારની કાર્યવાહી સિવાય કોણ મનન ચિંતન, કોણ મનન ચિંતન કરે છે? રમણલાલ, રમણલાલ નો આત્મા, રમણલાલ નો આત્મા, રમણલાલ નો આત્મા આત્મા કરે છે. નહી શું ખોવાઈ ગયું છે આત્માનું? આત્માનું શું ખોવાઈ ગયું છે? ઘણું ખોવાઈ ગયું છે, ઘણું ઘણું ખોવાઈ ગયું છે. શું ખોવાયું? બહુ ખોવાઈ ગયું છે આત્માનું. જડ્યું થોડું પાછું, થોડું થોડું પાછું જડ્યું. જડવાના રસ્તે જઈ રહ્યો છું, શોધી રહ્યો છું અત્યારે. નામ શું આપનું? રમણલાલ. રમણલાલ ખરેખર રમણલાલ છો? કોઈ અસર તો હકીકત આપને કહું કે અત્યાર સુધી આજ રસ્તે જવા માટેની કોશિશ સમજાવું છે. રમણલાલ ગાળ પડે નિરર્થક ભાઈ, તારે તારે ગાળ કેમ પાડ્યું? તે તારું મન શું કરવા બગાડ્યું એમ કઉ? તમને એમ કોઈ ગાળ દે તો હું એમ કઉ કે તે તારું મન શું કરવા બગાડ્યું? તારું મન શું કરવા બગાડ્યું એમ? હા, શું કરવા બગાડ્યું ભાઈ? શું બગાડ્યું છે? શું તારું એને દુઃખ થયું હોય તો મારા માટે સાથી આત્મા તારું દુઃખ સાથી તારો આત્મા ક્યાં જશે? આ થાય કે તારો આત્મા ક્યાં જશે? તું મને ગાય ભાડે છે તો તારો આત્મા ક્યાં જશે એવું મને થાય? બીજી ગાય જવાનો છે? ભગવાન નું સર્ટિફિકેટ જોઈએ, ભગવાન નું સર્ટિફિકેટ, ભાવિ નું સર્ટિફિકેટ જોઈએ. નહી તો પછી એમ ઠેકવાનું શું થાય? ઠેકવાનું હવે પોલીસ વાત કરી લઈને આવે કે મનમાં ગભરાવું થઈ જાય એ થઈ રહ્યું, પછી એનો અર્થ જ ભગવાન નું વિતરાગ નું વિજ્ઞાન કેવું સુંદર છે. સિદ્ધ ચક્ર ની ઉપાસના, સિદ્ધ ચક્ર તો આપ જાણતા છો, બોલો ને. સિદ્ધ ચક્ર ની ઉપાસના કરનાર ને અને એ ઉપાસના ને સમજવાની કોશિશ કરનાર ને હું માનું છું ત્યાં સુધી આ જગત નું કોઈ દુઃખ હોય નહીં. સીધે ચક્ર કરતા નહી આવડતું, આચાર્ય એમ નથી કેતો. હું શું કઉ છું, આચાર્ય આવડે કે ના આવડે, જેને વાંચ્યું જેને જાણ્યું અને જાણવાની કોશિશ કરતો માણસ પોતે એ રસ્તા પર, અને જે નથી કરતો અથવા તો ભૂલ કરે છે તો એ જોવાનું કામ મારું નથી. અને એથી ખરી ખરી કઈ ખરી થોડી ઘણી ખરી, થોડી ઘણી એટલે આપને કહું, ભયંકર ક્રોધ, ભયંકર ક્રોધ, ક્રોધ ભયંકર, એ સિવાય ની બીજી ક્ષતિ હંમેશા ક્રોધ ની પાછળ બીજું કઈ આવે એવું નથી. એ ક્રોધ થી ડૂબી જવા અને એ ક્રોધ ને મારવા માટે અત્યાર સુધી સાધન જે કઈ થયા એટલે એને મીટાવા. આજે ભગવાન ની દયા થી આ મારી ખામી છે ને એ માટે કૃપા માંગુ છું, બીજું કશું નથી. શું છે? જ્યાં સુધી ક્રોધ બેઠો ને ત્યાં બીજી બધી ખામીઓ હોય, કોઈ બાકી ના હોય. લોભ થોડો હોય, થોડો પણ લોભ હોય, થોડો હોય પણ લોભ હોય, થોડો માન નો લોભ હોય કે ના હોય? માન કર્યું કામ કરી આવું, નામ તમારું છાપે ચડે, ફોટો તમારો પડે, એ વસ્તુ એવું ઘણું છે. મેં જેટલું કર્યું છે ને, તમને માન ગમે છે કે નથી ગમતું? ગમે એટલે આ બધી વસ્તુ ગમતી જે છે ને, એ ગમતી વસ્તુ થી આની પરિણતિ બગડે છે. માન આકાર હે, એમની વાત જુઓ, એમની ખામી છે. ક્રોધ એવું કે જ્યાં સુધી ક્રોધ નો ચલણ છે ત્યાં સુધી પૂતગલ નું જોર છે, આત્મા નું જોર નથી. પૂતગલ રમણતા કહેવાય, અને આત્મા રમણતા થાય ત્યારે મોક્ષ થાય. પૂતગલ રમણતા ત્યારે ગતિ ખુલ્લી છે. મુસલમાન ને પૂતગલ રમણતા છે, અને વેદાંતિઓ ને પૂતગલ રમણતા, જૈન ને પૂતગલ રમણતા, તો ઘેર શું પડ્યો? એટલે આત્મા રમણતા ઉત્પન્ન થઈ છે, સમ્યક્ત્વ થવું છે, નિત્યાત્વ થવું છે. આ પૂતગલ રમણતા કહેવાય, વિનાશી ચીજ માં રમણતા પોતાની રે. એટલે પોતાના વિનાશી અવતાર ભલ્યા કરે, અને તે હલકી જાતના પાસે અવતાર ભલે, પાસે અવતાર એ બધા. એટલે આત્મા થઈ જાય, જરૂર છે, સમ્યક્ત થઈ જાય, ચમકિત થઈ જાય, તો કલ્યાણ થઈ જાય, દ્રષ્ટિ ફરી જાય. એનો ઉપાય શું છે? આનો ઉપાય શું છે? ઉપાય તો મુક્ત પુરુષ થી પણ આવીએ, એટલે આપણે કહી દે કે ભાઈ મુક્તિ આપો મને. મુક્ત પુરુષ, જ્ઞાની પુરુષ, મુક્ત પુરુષ હોય, કાયમ ના મુક્ત, નિરંતર સમાધિ વાળા, જ્યાં આગળ આપણે કહેવાનું કે એમને મુક્તિ આપો, મને બંધન માંથી છૂટા છોડાવો. પોતાના કરેલા હોય એમાં છૂટી છીટી શકાય, પોતે કરે એમાંથી બીજા સીધે છોડાવે. બધા છૂટ્યા હતા ને, મારે શું કહેવાનું છે? એમનો પ્રશ્ન છે કે પોતાના કરેલા કર્મો બીજા કેવી રીતે છોડાવી શકે? આપ કઈક આપો, જ્ઞાન આપો, આશીર્વાદ આપો, કે એનાથી છૂટી જાય. એનાથી પાપો ભસ્મીભૂત કરે, જ્ઞાની પુરુષ ભયંકર પાપો ભસ્મીભૂત કરી નાખે. પછી આત્મા નિરંતર રહે, આજ નિરંતર આધાર જ રહે, આત્મા આગો પાછો ના થાય. એવું કહેવાય છે. કોને જોયું? કયું ગજાનંદ? અરે ભગવાન ની પૂજાઓ ભણાવે છે. રાત સમજ ચિંતા જાય, ઉપાધિ થાય નઈ, થાય જોવાનું. આપડે મોક્ષ ની નજીક આયા. એક અરજ કરું, એક આપને હું જણાવું. મેં ભગવાન ની પાસે મોક્ષ માંગ્યો જ નથી, અને મારે મોક્ષ જોઈતો પણ નથી. મારે હું ભવ બસ એના ગુણગાન ગાયા કરું, મને ખૂબ મજા આવે, મારો આત્મા એમાં જાય, એમાં રમ્યા કરે. એટલે મોક્ષ તો રહી જશે, મોક્ષ ની શી જરૂર છે આપડે? પણ આ ક્રોધ, ક્રોધ નો કાઢવો નથી, કાઢવો છે ને, એના માટે તો આપની પાસે આવ્યો છે, એના માટે આપની પાસે આવ્યો છે. બરોબર, મોક્ષ ભલે ના જોઈતો હોય તેનો તો લોકો વાપરશે, પણ આપડે ચાલશે. આપડે રોજ જતો હોય એટલે બઉ થઈ ગયું. મેં નિયાણું બાંધ્યું છે કે ભોગ પૂજા જ કરી, સારી પડે. રોજ ના હોય કરીએ તો સારી પડે, ભગવાન વધારે રાજી થશે. પછી આવતા ભોગ પૈસા વગેરે કરજો. પણ તમને તો શું નહીં ભાઈ, ભગવાને ઘરે નથી મોસ્ટ, ભગવાન કર્યા ને ગૌતમ ને વળવેળ કર્યા. પેલા પ્રભાસ શું કરત કે છે, તમને ભગવાન વર્તા નથી રે, બધું વસે છે, ખુબ ગમાશે, વડે છે, વડે છે, ભગવાન વડે તમને વડે છે. ક્યારે એની ખૂબ કૃપા છે ત્યારે જ હું આ માર્ગ ઉપર રહું છું. નહીં તો મારા જો તોફાની માણસ આ માર્ગ ઉપર રહી શકે નહીં, પોસિબલ જ નથી. આ સંસાર બુદ્ધિ થી ઉભો થયો છે, બુદ્ધિ નો એન્ડ થાય એટલે સંસાર નો એન્ડ આવે. આ બુદ્ધિ અત્યાર સુધી બુદ્ધિ થી ચલાવ્યું છે એટલે બુદ્ધિ ઉપર મોહ થઈ ગયો છે કે આ સાચું છે, બુદ્ધિ જ સાચી છે. એમ એમ જ છે ને દાદાજી, એટલે તો બુદ્ધિ પૂરી થતી નથી. બુદ્ધિ સાચી છે એવું માને નહીં, બરાબર એ માને નહીં. પણ આજુ આ જગા ના જે બુદ્ધિ બધા બધું ચોટેલો ભાવ છે ને, એ ઉકળે નહીં. તમારી બુદ્ધિ થી ઉકાળે, બુદ્ધિ થી પાછો એ થાય ને, આપડે જ્ઞાન થી ઉકાળવા. સમ્યક બુદ્ધિ થાય તો પાછી ઉખાડતી જાય ને. ના, સમ્યક બુદ્ધિ નવું નવું એ લેવા માટે. આ જે જૂની છે ને બુદ્ધિ, એ તો આપણને બુદ્ધિ આમ છે તે કોઈક ધોર્યું અહીંયા દૂધ બુદ્ધિ એનો પાઠ બચી લે, પછી જ્ઞાન એનો પાઠ બચી લે, ત્યારે ચોખ્ખું થાય. બુદ્ધિ એટલે આ બુદ્ધિ એનો પાઠ ભજવા વગર રહે જ નહીં. એ તો ભજવે ને, એટલે એ આપણે પાછું આમને સામને જ્ઞાને કરીને એને ચોખ્ખું કરે તો જ એ ઉડી ના જાય દાદા. પણ પછી તો દાદાજી બુદ્ધિ એવું કઈ બતાવતી જ નથી. એ જ્ઞાને કરીને પછી ઉડી ના જાય દાદા, જ્ઞાન થી ઉડી ના જાય પાઠ ભજવા વગર. એ તો પાઠ ભજવે જ ને, પાઠ ભજવે ને, બુદ્ધિ કામ કરતી એવું એવું કરે જ એમ કે છે. જ્ઞાન પરિણામ પામે પછી પણ એવો બુદ્ધિ દેખો ન કરે. કરે દેખો, ઓછો બચ્ચો ના કરે પણ ચોખ્ખું કરીને. જ્ઞાન એક ચોખ્ખું કરે, બુદ્ધિ દેખો કરે. એ ચોખ્ખું થયા તે આપણું અને દેખો કર્યો કયું ઉડી ખરાબ દેખો કરી ઉડી ગયું નિકાલ થઈ ગયો. દેખો કર્યો કરે ને, એટલે એ જે ચારિત્રમો થયો. હા, એ ચારિત્રમો, એ ચારિત્રમો, ચારિત્રમો એ બધી બુદ્ધિ. હા, બધું બુદ્ધિ ના હતી ચારિત્ર માં. હા, એ ચારિત્ર માં છે. જય સચિન, જય સચિન, બહુ વિતરાય. એ ગાઢ બુદ્ધિ ના પ્રતાપ છે મોહ, એ ગાઢ બુદ્ધિ ના પ્રતાપ છે. અને ચારિત્ર મોહ એ મંદ બુદ્ધિ ના પ્રતાપ છે. ચારિત્ર મોહ એટલે શું, કે બુદ્ધિ આવે ખલાસ થવા માટે આવી. અને પેલો જે મોહ છે ને, એ બુદ્ધિ ખલાસ નહીં, બુદ્ધિ વધ્યા જ કરે. ચારિત્ર મોહ ઉપર રાગદ્વેષ ના કરે, નમિત રાગ. શું કહ્યું? ચારિત્ર મોહ ઉપર રાગદ્વેષ ના કરે, નમિત રાગ. રાગદ્વેષ ના કરે તો વિતરાગ. ચારિત્ર મોહ ઉપર રાગદ્વેષ ના કરે તો વિતરાગ. છોકરે લાખ રૂપિયા ખોયા, આપણે ચારિત્ર મોહ શું કે પેલા પહેલેથી સમજ હતી નહીં, પહેલેથી અક્કલ નથી, ત્યાં ઉધું બાપી બધું. આ પછી પછી ચારિત્ર મોહ એની પાસે તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ આ બોલીએ છીએ, ખોટું થયું. એ જ્ઞાન કે આ ખોટું છે, બુદ્ધિ કે આ ખોટું થયું, પણ તે કઈ ભૂસી નાખે. શું ભૂસી નાખે? પેલા ને કે ખરા ડખો કઈ નાખે, પણ પછી જ્ઞાન ચારિત્ર મોહ નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. ગમે એટલું જબરદસ્ત હોય તો ચારિત્ર મોહ થોડો ઘણો ખરો કે તમારે કેમ ચારિત્ર મોહ નથી. જે કરીએ થઈ રહ્યું છે ચારિત્ર માં ના કહીએ, આપડે કરીએ છીએ, આપડે આપડે ડખો કરીએ તે ચારિત્ર માં કહેવાય. આમ રાતે સુઈ ગયા એ મોહ કહેવાય ને? ના, રાતે સુઈ ગયા એ તો મોહ ના કહેવાય. અને સુઈ ગયા પછી કે આજ બહુ ગરમી છે, એ સુવાનો વાંધો નથી, ખાવાનો વાંધો નથી, ખાવાનો ચારિત્ર બહુ નથી. આપડે શાક બરોબર નથી ચારિત્ર માં. હા, કેવું હોય તેવું, હા, ઇઝીલી સહેજ ભાવ સમજ ને, ના અનુકૂળ આવે ના ખાય, અનુકૂળ આવે ખાય, તો બોલવા કરો ત્યારે ડકો નહીં કોઈ જતો, જેટલો ડકો છે એટલો ચારિત્ર માં. મગા પછી કેરી લાયા ભાઈ, તારે કાઢી નીકળી મને કઈ ગયો હતો સારું, હું તારે કેત કે અમુક દુકાને લાયા કે ડખો કર્યા કરે નઈ, અને પછી એને પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ડખો થઈ ગયો, આ ના થવું છે. ચારિત્ર મોહ ની ખરો અર્થ ડખો. હા, તમે ખાવ છો, પીઓ છો, ચા બા પીઓ છે, હા, ચા વગર નહીં ચાલે ડખો. એ પછી જ્ઞાન ન્યુટ્રલાઇઝ કરે, કોઈ પણ ચીજ વગર મારે નહીં ચાલે. બીજી વખત જોઈને સહા નથી કોઈ પણ વસ્તુ ની, જે આવે તે ડખો નથી તેને કઈ નહીં. એ તો થઈ ગયું, ખરાબ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. બીજું ચોખ્ખું કરવાનું રહ્યું, ત્યાં ચાર રીતે બહુ ચોખ્ખું કરવા દે. કારણ કે બીજી કોઈ ક્રિયા ના આપણે માલિક નથી, જે કઈ થઈ રહ્યું છે એના માલિક નથી. ભગવાન મહાવીર ચાલ્યા ત્યારે ચારિત્ર મોહ કહેવાય, ચાલે રીતે એવું નઈ. મહાવીર ખાતા હતા બધા બધા, પણ એ તો તમે કીધું દાદા, આ વિધિ કરીએ એ ચારિત્ર મોહ નહીં, તો વિધિ કરવાનું વધારે નથી, પણ એમાં ડખો હોય છે, ક્યાં કર્યો કે નહીં ચાલે મારે. કોઈ પણ વસ્તુ ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો હા પીએ નહી, પીએ, અને ના મળે તો કઈ નહીં, પણ યાદ ના આવે, યાદ આવે તો એ ડખો. મિનેશ પૂછે છે, જમવાનું યાદ આવે ચારિત્ર મો? જમવાનું યાદ આવે ચારિત્ર મો, ભૂખ લાગે ચારિત્ર મો, ભૂખ માં શું ખાઈશ એ ચારિત્ર મો, બાવી રોટલી ખાતો ભગવાન તો વધારે નથી, આ લોકો નો વધારે બઉ ખા ખા કરે હલવા. પછી બિંદા બે રોટલી હોય ને, દેખો નહી ટોટલ સહજ, એકદમ સહજ, સહજ સિવાય બીજો બધો લખો, બીજો બધો લખો. હા, લખો છે તો સહજ થઈ જાવ, એવું કે છે સહજ થઈ ગયા, એટલે તમારે એને કશું દેવા દેવા નહીં, તમે મુક્ત જ છો. બેન પૂછે છે, નહીએ, નાહીએ, ખાઈએ, પીએ, એ બધી ક્રિયા કહેવાય? હા, એક ક્રિયા ના કહેવાય, કરું છું એમ કે તો ક્રિયા, કરું છું એમ કે તો જોવે, તેજા સહેજ થાય તેને કહું, હું કરું છું, મારે ડાયો ચાલે નહી, એ બધી ક્રિયા કહેવાય. કરતા થયો કહેવાય, ઘણું લાગે પડી ગયું ને, હા કઈ કરે, હા મોહ ઊંચો મૂકી દીધો ને, અને જ્ઞાન થી ઊંચો મૂકી દે. શારીરિક સ્થિતિ તમારી બહુ સારી બંધ નથી. આખું અમદાવાદ આક્રમ વિજ્ઞાન ને પામે. શું કે છે? ભગવાન ના દર્શન ક્યારે થશે? મારે બીજું કઈ જોઈતું નથી. ભગવાન મારી સાથે ક્યારે વાત કરશે? એને થોડું પેલું એ આપો છે. હા, દેવ નો હવાનું ચૂકડો ઘસાય છે, એટલે ઘટી નાખવાનો છે. એટલે બસ ભલે ઘસાય કે પેલા નટુ વડે જવાનું ક્યાં બધું પૂછાય. આપડે વધે છે આ બને સાહેબ થયું ક્યાં આધારે? બીજા લોકો આસિસ્ટન્ટ થયા તે ક્યાં આધારે? ના પૂછાય એવું બધું? એટલી બધી આવડત નથી ને, એટલી બધી આવડત નથી ને. અરે આવડત બહુ છે ભાઈ. બિલકુલ નહીં. બીજું કશું કાઢવું છે? બીજું કઈ નહીં, બીજું કઈ નહીં. અત્યારે કડક દવા આપીશું. એગ્રી. દવા લાવો. એટલે એવો ટાઈમ બગાડવાની જરૂર નથી. ફરી તમારે આવવા જરૂર. અત્યારે બધી વાતચીત કરો, ખુલાસો કરી લો. ગુચવાડો કશું લાગતો નથી જગત માં? ગુચવાડો કશું લાગતો નથી? બહુ લાગે છે હવે. ગુચવાડો કાઢી આપું બધું. અરે સીધું મોક્ષે જવાય. ગુચવાડો જાય તો મોક્ષે જવાય. ગુચવાડો નથી, વાણી નો ગુચવાડો નથી, મન નો ગુચવાડો છે. બધું બરોબર છે, બરાબર છે. હું તમને કાઢી આપું એટલે મોક્ષે જવાનો વિચાર બની ગયો. મન નો ગુસવાડો ના રે પછી મન વસ્ત થઈ જાય. પછી શું રહ્યું? મન વસ્ત થાય. મહાવીર ભગવાને શું કહ્યું? કે મન ને વસ કર્યું એને જગત ને વસ કર્યું. શું કે છે? મન ને વસ. હા, અને મન વસ્ત નથી થયું પોતે એને મન ને વસ થઈ ગયેલા હોય. આપનું કેવું આ બરોબર છે, પણ એ ઉતરે છે ઓછું. એ થતું નથી એવું. હા, એવું થાય નહી. પોતે મન નો વસ થયેલો એ મને ચી રીતે વસ કરી શકે? બંધેલો માણસ પોતે ચી રીતે છૂટી શકે? દીધો છૂટી શકી શકે, પણ મોડે થી એટલું જ બોલી શકે કે ભાઈ છોડે આનો તમે છૂટા ફરો છો તો મને આ છોડાયેલો તો સારું. એટલું બોલાય કે ના બોલાય? એટલે મુક્ત પુરુષ ને આપડે કહેવાય કે મારી મુક્તિ કરી આપો. એ કરી આપે બધા નહીં, પણ એક એક એક દોર મારો ગમે ત્યાં કાપી આલો. પછી હું મારી મારે એક જ દોર. એક દોર કપાય એટલે પોતાને ખબર પડે ને આપડે કપાય ઘાસ લેવાનું ફાવે પછી. એટલે અમે અમે તો એક દોર નહીં, બધા દોર કાપી આલી. શું કરે? આ કલયુગના આ સિમ કાઢા મનુષ્યો કંટ્રોલ નો અનાજ ખાધેલો બધા દોર કાપવા પડે. કારણ ગુચવાડો નતો. ગુચવાડો હતો એક તો સંસાર એટલે ગુચવાડો, અને તેમાંથી એટીકેટ નો ગુચવાડો નાખ્યો. પાછું એટીકેટ નો ગુચવાડો છે ખરો ને? તમારે ક્યારે એટીકેટ ગુચવાડો ખરો? હવે આ પેલો એટલો હતો પછી બીજો નાખ્યો. એટલે બધો ગુસવાડો નીકળે તો નીકળવા નીકળે કેમ આવે? પિયર કયા ગામ? અમદાવાદ. શરીર ગુસેલું નથી બિચારું, એ તો ખાવા નાખે ને. એને વિચાર કરીએ કે ના કરીએ તો એ સંદાસ થાય નહીં. બઉ અવરું અવરું કહીએ તો બે વાર બે વાર પછી બૈડો થઈને પણ નીકળી જાય. પણ આ મનનો ગુસવાડો કોઈ કાઢી ના શકે. એટલે શરીરનો ગુસવાડો થાય એટલે નીકળી જવાનું. વાણીનો ગુસવાડો થયેલો હોય તો કોઈ જોડે ખરાબ બોલીએ તો આપણને ગાળ બોલે તો આમથી જે ગાળ ગુસેલું બોલવા જેવું.